ગીરધારી રે સખી ગીરધારી, મારે નીરભે અખૂટ નાણું, નીરભે અખૂટ નાણું. ગીરધારી ખર્ચું ન ખૂટે ને ચોર ન લૂટે, ખર્ચું ન ખૂટે ને ચોર ન લૂટે. દામની પેટે રે ગાંઠે, દામની પેઠે રે ગાંઠે, બાંધ્યું નવ છૂટે. ગીરધારી રે સખી ગીરધારી, મારે નીરભે અખૂટ નાણું, નીરભે અખૂટ નાણું. ગીરધારી અનગણ નાણું સંચી અંતે નિર્ધનિયા જાએ, અનગણ નાણું સંચી અંતે નિર્ધનિયા જાએ. તેની પેઠે નિરભે નાણું, તેની પેઠે નિરભે નાણું, દૂર ન થાયે. ગીરધારી રે સખી ગીરધારી, મારે નીરભે અખૂટ નાણું, નીરભે અખૂટ નાણું. ગીરધારી સંપત વિપત સર્વે સ્વપનું જાણું, સંપત વિપત સર્વે સ્વપનું જાણું. હરિના ચરણની સેવા, હરિના ચરણની સેવા, પૂરણ ભાગ્ય પરમાણું. ગીરધારી રે સખી ગીરધારી, મારે નીરભે અખૂટ નાણું, નીરભે અખૂટ નાણું. ગીરધારી મુક્તાનંદ કહે મોહન વરને ઉરમાધારી, મુક્તાનંદ કહે મોહન વરને ઉરમાધારી. હવે દુઃખને દારિદ્ર થકી, દુઃખને દારિદ્ર થકી, થઈ છું હું ન્યારી. ગીરધારી રે સખી ગીરધારી, મારે નીરભે અખૂટ નાણું, નીરભે અખૂટ નાણું. ગીરધારી જય સદગુરુ સ્વામી, પ્રભુ જય સદગુરુ સ્વામી. સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ, ભળવંત બહુ નામી. પ્રભુ જય સદગુરુ સ્વામી, ચરણ સરોજ તમારા. Thank you. પ્રભુ જે દર્શન કરશે, કાળ કર્મથી છૂટી, કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત તરશે. પ્રભુ જય સદગુરુ સ્વામી, પુષ્પાદિમાલં વ્રજ રાજ બાલ, શ્રી

करूं प्रणाम। अज्ञान पाश करुणा करी कापी नाखो, नीते प्रभु तव पदे मम वृत्ति राखो। भक्तोनुपालन करो प्रभु सर्वयाम, साष्टांगनाथ तमने करूं प्रणाम। श्री वासुदेव विमलामृत धाम वासम, नारायणं नरकतारण नाम धेयम्। श्यामं सितं द्विभुजमेव चतुर्भुजं च, त्वां भक्ति धर्मतनयं शरणं प्रपद्ये। त्वमेव माता च पिता त्वमेव, त्वमेव बन्धुश्च सखा त्वमेव, त्वमेव विद्या द्रविणं त्वमेव, त्वमेव सर्वं मम देव देव। निजाश्रितानां सकलार्तिहन्ता सद्धर्म भक्ते रवनं विदाता, दाता सुखानां मनसेप्सितानां, तनोतु कृष्णो खिल मंगलं नः। सहजानंद स्वामी महाराज की जय। સહજાનંદ સ્વામી મહારાજ ની જય. સ્વામી નારાયણ આજ પ્રગટ મહામંત્ર છે, શ્રવણે સાંભળતા કંપે દિન કર દોત જો, પવના બંધન સદ્ય કાપી સુખિયા કરે, પવના બંધન સદ્ય કાપી સુખિયા કરે. શું કહી દાખો મહિમા અતિ અદભુત જો સ્વામી નારાયણ આજ પ્રગટ મહામંત્ર છે અનેક પતિત ઓધાયરા પૂર્વે આ મંત્ર થકી અનેક પતિત ઓધાયરા પૂર્વે આ મંત્ર થકી અજામી લગનિકા આદિક અપાર જો સ્વામી નારાયણ આજ પ્રગટ મહામંત્ર છે તે મંત્ર આજ મહારાજે પ્રગટ કર્યો તે મંત્ર આજ મહારાજે પ્રગટ કર્યો કડીમાં કરવા અનેક પતિત ભવ પાર જો સ્વામી નારાયણ આજ પ્રગટ મહામંત્ર છે સુકામી જન સુમરી પામે ત્રિવર્ગને સુકામી જન સુમરી પામે ત્રિવર્ગને નિષ્કામી જન પામે પદ નિરવાણ જો નામ તણા નામે સ્વામી પ્રગટ મળ્યા નામ તણા નામે સ્વામી પ્રગટ મળ્યા તે જનના શું કરો મોખે વખાણ જો સ્વામી નારાયણ આજ પ્રગટ મહામંત્ર છે ભવ બ્રહ્મા મુનિ મોક્ત જપે આ મંત્રને ભવ બ્રહ્મા મુનિ મોક્ત જપે આ મંત્રને તે સહુ પાયમાં મન વાંછિત સુખ સાજજો પ્રેમાનંદ કહે કર જોડી સહુ જનને પ્રેમાનંદ કહે કર જોડી સહુ જનને ભૂલશો માં અવસર આવો તે આજ જો સ્વામી નારાયણ આજ પ્રગટ મહામંત્ર છે શ્રવણે સાંભળતા કંપે દિન કર દૂત જો સ્વામી નારાયણ આજ પ્રગટ મહામંત્ર છે સ્વામી નારાયણ આજ પ્રગટ મહામંત્ર છે સહજાનંદ સ્વામી મહારાજની જય રોડો સ્વામી નારાયણ નામ નિત્ય સંભારીએ રે રોડો સ્વામી નારાયણ નામ મને ત્યાં સંભારીએ રે વળી કરતા ઘરનો કામ ઘડી ન વિસારીએ રે વળી કરતા ઘરનો કામ ઘડી ન વિસારીએ રે રોડો સ્વામી નારાયણ નામ નિત્ય સંભારીએ રે રોડો સ્વામી નારાયણ નામ નિત્ય સંભારીએ રે ધર્મ સુતનો ધ્યાન જ ધરતા વાર નહીં ભવ સાગર તરતા ધર્મ સુતનો ધ્યાન ધરતા વાર નહીં ભવ સાગર તરતા ધર્મ સુતનો ધ્યાન ધરતા વાર નહીં ભવ સાગર તરતા ધર્મ સુતનો ધ્યાન ધરતા વાર નહીં ભવ સાગર તરતા ફરતા ફરતા હરિને હૈયે ધારીએ રે હરતા ફરતા હરિને હૈયે ધારીએ રે રોડો સ્વામી નારાયણ નામ નિત્ય સંભારીએ રે રોડો સ્વામી નારાયણ નામ નિત્ય સંભારીએ રે દુખ પડે દિલ ગિરન થાવો સુખ મળે હર ખાય ન જાવો દુખ પડે દિલ ગિરન થાવો સુખ મળે હર ખાય ન જાવો દુખ પડે દિલ ગિરન થાવો સુખ મળે હર ખાય ન જાવો સુખ પડે દિલ ગિરન થાવો સુખ મળે હર ખાય ન જાવો સદાય હિંમત હૈયે થી નવ હારીએ રે સદાય હિંમત હૈયે થી નવ હારીએ રે રોડો સ્વામી નારાયણ નામ નિત્ય સંભારીએ રે રોડો સ્વામી નારાયણ નામ નિત્ય સંભારીએ રે સંસાર છે સુખ દુઃખ નો દરિયો તે માં તરી શકે કોઈ કજ તરિયો સંસાર છે સુખ દુઃખ નો દરિયો તે માં તરી શકે કોઈ કજ તરિયો સંસાર છે સુખ દુઃખ નો દરિયો તે માં તરી શકે કોઈ કતરિયો સંસાર છે સુખ દુઃખ નો દરિયો સંત સમાગમ કરીને મનને મારીએ રે સંત સમાગમ કરીને મનને મારીએ રે રોડો સ્વામી નારાયણ નામ નિત્ય સંભારીએ રે રોડો સ્વામી નારાયણ નામ નિત્ય સંભારીએ રે સ્મરણ કરતા સુખ જ થાશે, ફોગટ નો ફેરો ટળી જાશે. સ્મરણ કરતા સુખ જ થાશે, ફોગટ નો ફેરો ટળી જાશે. મોળજી કહે મહારાજ મુજને તારીએ રે. મોળજી કહે મહારાજ મુજને તારીએ રે. રોડો સ્વામી નારાયણ નામ નિત્ય સંભારીએ રે. રોડો સ્વામી નારાયણ નામ નિત્ય સંભારીએ રે. વળી કરતા ઘરનું કામ ઘડી ન વિસારીએ રે. વળી કરતા ઘરનું કામ ઘડી ન વિસારીએ રે. સહજાનંદ સ્વામી મહારાજની જય. વાલા ભક્તજનો, આપ સર્વે ભક્તજનોએ સવારથી સાંજ સુધી હજી પણ ધૂન ચાલુ છે અને રાત્રે 12 વાગ્યા સુધી ભક્તો અખંડ ધૂન કરે છે. આજનો પરમ મંગલ દિવસ સુફલા એકાદશી, આ બ્રહ્માંડની અંદર સર્વોપરી શ્રીજી મહારાજ પધાર્યા અને એમાંય પોતાના ભક્તોને અનેક જીવોના કામ કરવા, કલ્યાણ કરવા માટે મહારાજે એવો મોટો મહામંત્ર ષડક્ષરી સ્વામિનારાયણ મહામંત્રનો ઉદ્ઘોષ કર્યો એ આ પવિત્ર દિવસ. અને આ દિવસ નિમિત્તે આપ સર્વે ભક્તજનો મહારાજનું વિશેષ નામ ભજન કરી રહ્યા છો. આજે અત્યારે એકાદશીના જાગરણ સહિત અહીંયા પણ 1.5 કલાક સુધી મહારાજના મહામંત્રના નામનો ઘોષ થશે. તો તમે પણ નાના બાળકો, તમે પરિવારજનો ઘરે આ ધૂનનો અવશ્ય લાભ લેજો. સાથે સાથે ધૂન પૂરી થશે 7:30, ત્યારબાદ અહીં ઠાકોરજીની આગળ પૂજન થશે. તમે પણ ઘરે તૈયારી કરી રાખી હશે, ચોખા, કુમકુમ જે કંઈ હોય એ દ્વારા ઠાકોરજીનું અહીંયા મંત્રો દ્વારા પૂજન કરવામાં આવશે. તો તમે પણ ઘરે સપરિવાર પૂજનનો લાભ અવશ્ય લેજો. આ એકાદશી આમ તો કહીએ ને, આ સર્વોપરી મહામંત્ર, બીજા તમામ મંત્રોમાં આ મંત્રનું જપ કરવાથી આપણને ખૂબ શાંતિ અને ખૂબ મોટું ફળ મળે છે. એમાં વળી એકાદશી જેવો પવિત્ર દિવસ, આમ તો એકાદશીને દિવસે, બીજા દિવસોની એકાદશીને દિવસે જે કાંઈ ભજન થાય ને અનંત ગણું લખ્યું, એમાં સહસ્ર કીધું. આજે મહારાજનું નામ જપીએ તો 1000 ગણું ફળ મળે. એમાંય આજની એકાદશીને તો ભગવાને છે ને સર્વોપરી એકાદશી કરી દીધી, સુફળા સફળ કરી દીધી. એકાદશીને પણ સફળ કરી દીધી, આમ તો સફળ જ હતી. એમાંય મહારાજે પોતાનો મંત્ર આપી અને બહુ મોટી મહાનતા આપી છે. એવો આ પવિત્ર દિવસ, તો અવશ્ય તમે દિવસે પણ લાભ લીધો છે તો અત્યારે લાભ લેજો ધૂનનો, અને સાથે સાથે અત્યારે ધૂન પછી પૂજનમાં પણ અવશ્ય જોડાજો. સારું, અત્યારે અહીં પૂજ્ય સ્વામી છે, આપણને ધૂન બોલાવશે, આપણે સર્વે ધૂન સાથે ઝીલશું. સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ,

નારાયણ નારાયણ નારાયણ નારાયણ નારાયણ

નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ નારાયણ નારાયણ નારાયણ નારાયણ નારાયણ નારાયણ નારાયણ નારાયણ નારાયણ નારાયણ નારાયણ નારાયણ નારાયણ નારાયણ નારાયણ નારાયણ નારાયણ નારાયણ સહજાનંદ સ્વામી મહારાજ જય શ્રી ઘનશ્યામ મહારાજ જય લક્ષ્મી નારાયણ દેવની જય રાધા કૃષ્ણ દેવની જય વિઘ્ન વિનાયક દેવની જય કષ્ટભંજન દેવની જય સરસ વાલા ભક્તો સવારથી સાંજ સુધી આ વિશ્વની અંદર જ્યાં જ્યાં સ્વામિનારાયણ ભગવાનના અનુયાયીઓ છે ત્યાં તમામ જગ્યાએ આજ આ નામનો જયઘોષ થઈ રહ્યો છે. એ કોઈ નાનું મંડળ કે મંદિર બાકી નહીં હોય. આજને દિવસે આપણા સુરત ગુરુકુલમાં તો બહુ મોટો ભવ્ય ઉત્સવ છેલ્લા 3-4 દિવસથી ચાલે છે અને ખાલી સુરતવાસી ભક્તોએ ભેગા થઈને 10 દિવસમાં 11 કરોડ મંત્ર જપ કર્યા. એટલે આવી જ રીતે આખો ગુરુકુલ પરિવાર સંતોના વચને ખૂબ ભજન ભક્તિ કરે છે અને તેથી જ તો સર્વેના અંતરમાં સર્વના પરિવારજનોમાં મહારાજ ખૂબ ખુશાલી અને શાંતિ અર્પે છે. આજે સવારથી આ મહામંત્રનો ઘોષ આ ન્યૂજર્સીની અંદર આપણા ભક્તોએ બધાએ ભેગા મળી અને ચાલુ કર્યો છે. હજી અવિરત ચાલુ જ છે. રાત્રે 12 વાગ્યા સુધી આ ઘોષ ચાલવાનો છે. આમ તો કહીએ ને અવિરત અખંડ ચાલે જ છે. અનેક ભક્તો આપણી વચ્ચે એવા છે કે દિવસ આખો સવારથી સાંજ સુધી આ મહારાજની એને વ્યસન પડી ગયું છે. કણાને શું છે, તમાકુનું વ્યસન પડી જાય. પછી કહે કે ભાઈ કાઢો કાઢો તો પણ સ્વામી નીકળતું નથી, વ્યસન થઈ ગયું છે. એમ એવા ભક્તો છે કે આ મહારાજનું વ્યસન પડી ગયું છે. તો અખંડ ભજન થઈ રહ્યું છે અને થતું જ રહેશે. ગુણાદિતાનંદ સ્વામી કહે કે હવે આ ઠેલો એવો લાગેલો છે કે પાછો પડવાનો નથી. એટલે પાંદરે પાંદરે મહારાજનું નામ થાય એ માટે અત્યારે ભક્તો અને બધાની ભાવના પ્રગટી રહી છે. આજનું આ ધૂન થઈ આપણે આજના પવિત્ર દિવસે શ્રી ઘનશ્યામ મહારાજને બધાએ ભક્તોએ જે ભાવના વ્યક્ત કરી છે અને ભજન કર્યું છે એ મહારાજના ઠાકોરજીના શ્રી ચરણોમાં આપણે અર્પણ કરવું છે. તો તમે બધાએ ભક્તોએ ઘરે પણ જે યથાયોગ્ય સામગ્રી તૈયાર રાખી હશે, ચોખા કે ફૂલ પુષ્પ પાખડી, તો અહીં સ્વામી છે મંત્ર જપ બોલશે, જન્મંગલ મંત્રની નામાવલી. તમે સ્વામિનારાયણ નમઃ એમ બોલી અને પુષ્પ પાખડી ભગવાનના ચરણોમાં કે 2 ચોખા ભગવાનના ચરણોમાં અર્પણ કરજો. હૃદયથી મહારાજને પ્રાર્થના કરજો કે હે મહારાજ, આ જે આશયથી તમે આ મહામંત્ર અર્પ્યો છે ને એ આશયથી અમે પણ જપીએ અને અખંડ તમારું રટણ અમારા હૃદયની અંદર વ્યસન પડી જાય એવું અમને બળ આપજો. એ ભાવના સાથે મહારાજના શ્રી ચરણોમાં ભાવના કરીએ અને સાથે સાથે એવી પણ ભાવના કરજો, આ નવા દિવસો પણ ચાલુ થયા છે, હવે ઉત્તરાયણ 2-4 દિવસ રહ્યા, હવે ભગવાનને કહી કે આ કોરોનાની ચક ધક્કો મારો, આ અમેરિકામાં બધો મોકલો લાગે ચારે બાજુથી, મહારાજ આમાંથી પણ આપણને સુરક્ષિત રાખે એવી મહારાજના શ્રી ચરણોમાં પ્રાર્થના સ્વરૂપે આપણે આજેની ધૂન મહારાજના ચરણોમાં અર્પણ કરવાની છે. સર્વપ્રથમ શ્રી વાસુદેવ મહામંત્ર બોલશે. એ સમયે તમારે સર્વે ભક્તોએ જો કુમકુમ હોય તો શ્રી ઠાકોરજીના ચાંદલો કરજો અને ચોખા ઠાકોરજીને અર્પણ કરજો અને ત્યાર પછી મંત્ર જ્યારે બોલાય ત્યારે પુષ્પ પાખડી અથવા 2 ચોખા ભગવાનના શ્રી ચરણોમાં અર્પણ કરતા જાયજો. હવે અહીંયા જે સ્વામી બોલશે. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી વાસુદેવ વિમલામૃત ધામ વાસં નારાયણં નરક તારણ નામ ધેયં શ્યામં શીતં દ્વિભુજમેવ ચતુર્ભુજં ચ त्वां भक्ति धर्मतनयं शरणं प्रपद्ये. ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमः. શ્રી સ્વામી નારાયણાય નમઃ. ઓમ અવતારિણે શ્રી સ્વામી નારાયણાય નમઃ. શ્રી સ્વામી નારાયણાય નમઃ. અવતારિણે શ્રી સ્વામી નારાયણાય નમઃ. શ્રી સ્વામી નારાયણાય નમઃ. ઓમ શ્રી કૃષ્ણાય નમઃ. શ્રી સ્વામી નારાયણાય નમઃ. ઓમ શ્રી વાસુદેવાય નમઃ. શ્રી સ્વામી નારાયણાય નમઃ. ઓમ શ્રી નર નારાયણાય નમઃ. શ્રી સ્વામી નારાયણાય નમઃ. ઓમ શ્રી પ્રભવે નમઃ. શ્રી સ્વામી નારાયણાય નમઃ. ઓમ શ્રી ભક્તિ ધર્માત્મજાય નમઃ. શ્રી સ્વામી નારાયણાય નમઃ. ઓમ શ્રી અજન્મને નમઃ. શ્રી સ્વામી નારાયણાય નમઃ. ઓમ શ્રી કૃષ્ણાય નમઃ. શ્રી સ્વામી નારાયણાય નમઃ. ઓમ શ્રી નારાયણાય નમઃ. શ્રી સ્વામી નારાયણાય નમઃ. ઓમ શ્રી હરયે નમઃ. શ્રી સ્વામી નારાયણાય નમઃ. ઓમ શ્રી હરિ કૃષ્ણાય નમઃ. શ્રી સ્વામી નારાયણાય નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમઃ. સ્વામી નારાયણાય નમઃ. શ્રી ધાર્મિકાય નમઃ. શ્રી સ્વામી નારાયણાય નમઃ. શ્રી ભક્તિનંદનાય નમઃ. શ્રી સ્વામી નારાયણાય નમઃ. શ્રી બૃહદવ્રતધરાય નમઃ. શ્રી સ્વામી નારાયણાય નમઃ. શ્રી શુદ્ધાય નમઃ. શ્રી સ્વામી નારાયણાય નમઃ. શ્રી રાધાકૃષ્ણેષ્ટ દેવતાય નમઃ. શ્રી સ્વામી નારાયણાય નમઃ. શ્રી મરુત્સુત પ્રિયાય નમઃ. શ્રી સ્વામી નારાયણાય નમઃ. શ્રી કાલી ભૈરવાદ્યતિ ભીષણાય નમઃ. શ્રી સ્વામી નારાયણાય નમઃ. ઓમ શ્રી જીતેન્દ્રિયાય નમઃ. શ્રી સ્વામી નારાયણાય નમઃ. શ્રી જીતહારાય નમઃ. શ્રી સ્વામી નારાયણાય નમઃ. ઓમ શ્રી તીવ્ર વૈરાગ્યાય નમઃ. શ્રી સ્વામી નારાયણાય નમઃ. ઓમ શ્રી આસ્તિકાય નમઃ. શ્રી સ્વામી નારાયણાય નમઃ. શ્રી યોગ કલા પ્રવૃત્તયે નમઃ. શ્રી સ્વામી નારાયણાય નમઃ. ઓમ શ્રી અતિ ધૈર્યવતે નમઃ. શ્રી સ્વામી નારાયણાય નમઃ. ઓમ શ્રી જ્ઞાનીને નમઃ. શ્રી સ્વામી નારાયણાય નમઃ. ઓમ શ્રી પરમહંસાય નમઃ. શ્રી સ્વામી નારાયણાય નમઃ. ઓમ શ્રી તીર્થકૃતે નમઃ. શ્રી સ્વામી નારાયણ નમઃ. ઓમ શ્રી તીર્થિકાર્ચિતાય નમઃ. શ્રી સ્વામી નારાયણાય નમઃ. ઓમ શ્રી ક્ષમાનિધયે નમઃ. શ્રી સ્વામી નારાયણાય નમઃ. ઓમ શ્રી સદોન્નિદ્રાય નમઃ. શ્રી સ્વામી નારાયણાય નમઃ. ઓમ શ્રી ધ્યાનનિષ્ઠાય નમઃ. શ્રી સ્વામી નારાયણાય નમઃ. ઓમ શ્રી તપઃપ્રિયાય નમઃ. શ્રી સ્વામી નારાયણાય નમઃ. ઓમ શ્રી સિદ્ધેશ્વરાય નમઃ. શ્રી સ્વામી નારાયણાય નમઃ. ઓમ શ્રી સ્વતંત્રાય નમઃ. સ્વામી નારાયણ નમઃ. ઓમ શ્રી બ્રહ્મ વિદ્યા પ્રવર્તકાય નમઃ. સ્વામી નારાયણ નમઃ. ઓમ શ્રી પાષંડોચ્છેદન પટવે નમઃ. સ્વામી નારાયણ નમઃ. ઓમ શ્રી સ્વસ્વરૂપાચલ સ્થિતયે નમઃ. સ્વામી નારાયણ નમઃ. ઓમ શ્રી પ્રશાંત મૂર્તયે નમઃ. સ્વામી નારાયણ નમઃ. ઓમ શ્રી નિર્દોષાય નમઃ. સ્વામી નારાયણ નમઃ. ઓમ શ્રી અસુર ગુરવાદિ મોહનાય નમઃ. સ્વામી નારાયણ નમઃ. ઓમ શ્રી અતિકારુણ્ય નયનાય નમઃ. સ્વામી નારાયણ નમઃ. ઓમ શ્રી ઉર્ધ્વાધ્વ પ્રવર્તકાય નમઃ. શ્રી સ્વામી નારાયણ નમઃ. ઓમ શ્રી મહાવ્રતાય નમઃ. શ્રી સ્વામી નારાયણ નમઃ. ઓમ શ્રી સાધુશીલાય નમઃ. શ્રી સ્વામી નારાયણ નમઃ. ઓમ શ્રી સાધુ વિપ્ર પ્રપૂજકાય નમઃ. શ્રી સ્વામી નારાયણ નમઃ. ઓમ શ્રી અહિંસ યજ્ઞ પ્રસ્તોત્રે નમઃ. શ્રી સ્વામી નારાયણ નમઃ. ઓમ શ્રી સાકાર બ્રહ્મ વર્ણનાય નમઃ. શ્રી સ્વામી નારાયણ નમઃ. ઓમ શ્રી સ્વામી નારાયણાય નમઃ. શ્રી સ્વામી નારાયણ નમઃ. ઓમ શ્રી સ્વામીને નમઃ. શ્રી સ્વામી નારાયણ નમઃ. ઓમ શ્રી કાલદોષ નિવારકાય નમઃ. શ્રી સ્વામી નારાયણ નમઃ. ઓમ શ્રી સચ્છાસ્ત્ર વ્યસનાય નમઃ. શ્રી સ્વામી નારાયણ નમઃ. ઓમ શ્રી સદ્ય સમાધિ સ્થિતિકારકાય નમઃ. શ્રી સ્વામી નારાયણ નમઃ. ઓમ શ્રી કૃષ્ણાર્ચા સ્થાપન કરાય નમઃ. શ્રી સ્વામી નારાયણ નમઃ. ઓમ શ્રી કૌલદ્વીષે નમઃ. શ્રી સ્વામી નારાયણ નમઃ. ઓમ શ્રી કલિતારકાય નમઃ. શ્રી સ્વામી નારાયણ નમઃ. ઓમ શ્રી પ્રકાશરૂપાય નમઃ. શ્રી સ્વામી નારાયણ નમઃ. ઓમ શ્રી નિર્દ ચિદંભાય નમઃ. સ્વામિનારાયણ નમઃ. ઓમ શ્રી સર્વજીવહિતાવહાય નમઃ. સ્વામિનારાયણ નમઃ. ઓમ શ્રી ભક્તિ સંપોષકાય નમઃ. સ્વામિનારાયણ નમઃ. ઓમ શ્રી વાગ્મિને નમઃ. સ્વામિનારાયણ નમઃ. ઓમ શ્રી ચતુર્વર્ગ ફલ પ્રદાય નમઃ. સ્વામિનારાયણ નમઃ. ઓમ શ્રી નિર્મત્સરાય નમઃ. સ્વામિનારાયણ નમઃ. ઓમ શ્રી ભક્તવર્મણે નમઃ. સ્વામિનારાયણ નમઃ. ઓમ શ્રી બુદ્ધિદાત્રે નમઃ. સ્વામિનારાયણ નમઃ. ઓમ શ્રી અતિપાવનાય નમઃ. સ્વામિનારાયણ નમઃ. ઓમ શ્રી અબુદ્ધિવૃતે નમઃ. સ્વામિનારાયણ નમઃ. ઓમ શ્રી બ્રહ્મધામ દર્શકાય નમઃ. સ્વામિનારાયણ નમઃ. ઓમ શ્રી અપરાજિતાય નમઃ. સ્વામિનારાયણ નમઃ. ઓમ શ્રી આસમુદ્રાંત સત્કીર્તયે નમઃ. સ્વામિનારાયણ નમઃ. ઓમ શ્રી શ્રિત સંસ્કૃતિ મોચનાય નમઃ. સ્વામિનારાયણ નમઃ. ઓમ શ્રી ઉદારાય નમઃ. સ્વામિનારાયણ નમઃ. ઓમ શ્રી સહજાનંદાય નમઃ. સ્વામિનારાયણ નમઃ. ઓમ શ્રી સાધ્વી ધર્મ પ્રવર્તકાય નમઃ. સ્વામિનારાયણ નમઃ. ઓમ શ્રી કંદર્પ દર્પ દલનાય નમઃ. સ્વામિનારાયણ નમઃ. ઓમ શ્રી વૈષ્ણવક્ર તુકારકાય નમઃ. સ્વામિનારાયણ નમઃ. ઓમ શ્રી પંચાયતન સન્માનાય નમઃ. સ્વામિનારાયણ નમઃ. ઓમ શ્રી નૈષ્ઠિક વ્રત પોષકાય નમઃ. સ્વામિનારાયણ નમઃ. ઓમ શ્રી પ્રગલ્ભાય નમઃ. સ્વામિનારાયણ નમઃ. ઓમ શ્રી નિસ્પૃહાય નમઃ. સ્વામિનારાયણ નમઃ. ઓમ શ્રી સત્ય પ્રતિજ્ઞાય નમઃ. સ્વામિનારાયણ નમઃ. ઓમ શ્રી ભક્તવત્સલાય નમઃ. સ્વામિનારાયણ નમઃ. ઓમ શ્રી અરોષણાય નમઃ. સ્વામિનારાયણ નમઃ. ઓમ શ્રી દીર્ઘદર્શિને નમઃ. સ્વામિનારાયણ નમઃ. ઓમ શ્રી ષડુર્મી વિજયક્ષમાય નમઃ. સ્વામિનારાયણ નમઃ. ઓમ શ્રી નિરહં કૃતયે નમઃ. સ્વામિનારાયણ નમઃ. ઓમ શ્રી અદ્રોહાય નમઃ. સ્વામિનારાયણ નમઃ. ઓમ શ્રી ઋજવે નમઃ. સ્વામિનારાયણ નમઃ. ઓમ શ્રી સર્વોપકારકાય નમઃ. સ્વામિનારાયણ નમઃ. ઓમ શ્રી નિયામકાય નમઃ. સ્વામિનારાયણ નમઃ. ઓમ શ્રી ઉપશમસ્થિતયે નમઃ. સ્વામિનારાયણ નમઃ. ઓમ શ્રી વિનયવતે નમઃ. સ્વામિનારાયણ નમઃ. ઓમ શ્રી ગુરવે નમઃ. સ્વામિનારાયણ નમઃ. ઓમ શ્રી અજાતવૈરિણે નમઃ. સ્વામિનારાયણ નમઃ. ઓમ શ્રી નિર્લોભાય નમઃ. સ્વામિનારાયણ નમઃ. ઓમ શ્રી મહાપુરુષાય નમઃ. સ્વામિનારાયણ નમઃ. ઓમ શ્રી આત્મદાય નમઃ. સ્વામિનારાયણ નમઃ. ઓમ શ્રી અખંડિતાર્ષ મર્યાદાય નમઃ. સ્વામિનારાયણ નમઃ. ઓમ શ્રી વ્યાસ સિદ્ધાંત બોધકાય નમઃ. સ્વામિનારાયણ નમઃ. ઓમ શ્રી મનોનિગ્રહ યુક્તિજ્ઞાય નમઃ. સ્વામિનારાયણ નમઃ. ઓમ શ્રી યમદૂત વિમોચકાય નમઃ. સ્વામિનારાયણ નમઃ. ઓમ શ્રી પૂર્ણકામાય નમઃ. સ્વામિનારાયણ નમઃ. ઓમ શ્રી સત્યવાદિને નમઃ. સ્વામિનારાયણ નમઃ. ઓમ શ્રી ગુણગ્રાહિણે નમઃ. સ્વામિનારાયણ નમઃ. ઓમ શ્રી ગતસ્મયાય નમઃ. સ્વામિનારાયણ નમઃ. ઓમ શ્રી સદાચાર પ્રિયતરાય નમઃ. સ્વામિનારાયણ નમઃ. ઓમ શ્રી પુણ્યશ્રવણ કીર્તનાય નમઃ. સ્વામિનારાયણ નમઃ. ઓમ શ્રી સર્વમંગલ સદરૂપ નાના ગુણ વિચેષ્ટિતાય નમઃ. સ્વામિનારાયણાય નમઃ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. સ્વામિનારાયણ નમઃ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. સ્વામિનારાયણ નમઃ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. સ્વામિનારાયણાય નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરે કૃષ્ણ મહારાજની જય. મારા ભક્તજનો, આપણે ઠાકોરજીનું પૂજન કર્યું. મંત્ર દિન છે. વિહારીલાલજી મહારાજે કીધું કે જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે. આમ જોઈએને તો શ્રીજી મહારાજે આપણને જે જે આપ્યું છે ને સર્વોપરી આપ્યું છે. પોતે સર્વોપરી હતા અને નામ પણ એવું. નામની અંદર જ સર્વોપરીતા છે. કેવી રીતે? તો સ્વામી ચાસો નારાયણ. સ્વામી એટલે કંટ્રોલર, સ્વામી એટલે સર્વોપરી. સર્વોપરી એવા જે કોઈ એક આદિ નારાયણ તત્વ એ સ્વામિનારાયણ. એવું આ સ્વામિનારાયણ મહામંત્ર છે. અને આ દુનિયાની અંદર જોઈએ ને તો અનંત મંત્રો છે, જેટલા સંપ્રદાય જેટલા દેવી દેવતાઓ એટલા મંત્રો છે. એ બધાય મંત્રોની અંદર, કારણ કે એ બધાય મંત્રો છે ને કોઈ મહાપુરુષોએ આપેલા છે અથવા શાસ્ત્રોમાંથી કાઢેલા છે, વેદોમાંથી કે એમાંથી કાઢેલા હોય. આ મંત્ર ખુદ શ્રીજી મહારાજ આ પૃથ્વી ઉપર પધાર્યા અને પણ કામે એવું જ હતું, પહેલી સભા ગુરુ રામાનંદ સ્વામી ધામમાં ગયા, પહેલી સભા, અને રામાનંદ સ્વામીના જે શિષ્યો હતા ને એ બધા અલગ અલગ મંત્ર જપતા હતા, કોઈ કૃષ્ણ, કોઈ રામ, કોઈ ગોવિંદ, કોઈ વાસુદેવ, કોઈ હનુમાન, કોઈ ગણપતિ, કોઈ બીજા, બધા રામાનંદ સ્વામીને ગુરુ માનતા હતા. વિવિધ મંત્રથી ભગવાનનું ભજન કરતા હતા. અને એ જ સમયે મહારાજે સંકલ્પ કર્યો કે આ બધા હવે આ થોડું થોડું ઓલી ડોલે શીશે કંઈ ભરાય નહીં, આમાં તો શું છે મોટી મોટર મૂકવી પડશે. એટલે મહારાજે એ સમયે ગુરુના દર્શન કરવા માટે શીતળદાસજી ઝરણાપ્રણા ઠેઠ આમ મધ્યપ્રદેશ બાજુ ત્યાંથી આવ્યા હતા. નામ સાંભળ્યું તો કે રામાનંદ સ્વામી ભગવાનનો ભેટો કરાવે ને, એનું નામ સાંભળીને આવ્યા કે રામાનંદ સ્વામીને દર્શન કરવા, એને શરણે થાય ને ભગવાનને ભેટવું છે. પણ આવ્યા તો સમાચાર મેળવો ગુરુ તો વૈયા ગયા, તો હવે મારા ભાઈક નથી, બહુ નાસીપાસ થયા. જવા નીકળ્યા, મહારાજ કે રોકાવ નહીં, બે એક દિવસ સભામાં બેઠા. અને મહારાજે શીતળદાસજીને કીધું કે સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલો. હો એમ કીધું ને ત્યાંને સમાધિ થઈ. અને સમાધિમાં કહેવાય કે મહારાજના ધામમાં ગયા. એ ધામની અંદર મહારાજ તો હોય મોટા તખત ઉપર બિરાજમાન, રામાનંદ સ્વામી બીજા અવતારો દેવો બધા મહારાજનું જયઘોષ કરે, પૂજન કરે, ગુરુ પણ હારે ઊભા હતા. ગુરુની પાસે જઈને કીધું, ગુરુ આ બધું હું તો કઈ બરાબર. આ શીતળદાસજીને મનમાં થયું કે આ સિંહાસન બેઠા ઉપર બેઠા છે એ તો ત્યાં છે, જ્યાં નીચે હતા એ જ, અને આ ધામમાં પણ એ જ છે. ગુરુને પૂછ્યું, ગુરુ કે તું જોશો ને એ સત્ય છે, ન્યાજીને બધાને કહેજે. અને પછી અહીંયા પાછી સમાધિ મહારાજની સંકલ્પથી ખુલી અને એણે બધાને કીધું. પછી મહારાજે જયઘોષ કરાવ્યો કે આજથી બીજા બધા મંત્ર હવે બંધ કરો અને એક મંત્ર સ્વામિનારાયણ સર્વોપરી એવો મંત્ર તમારા બધાએ કામ થાય. આ મંત્રથી તમારા લૌકિક કાર્ય સારવું હશે તો એ સરશે, અને પારલૌકિક કાર્ય સારવું હશે ને તો એ સરશે. સર્વથી બળ્યો મહામંત્ર છે. અને એટલે જ આજે જગતની અંદર કોઈ પણ ધર્મનો માણસ હોય, કોઈ પણ હોય, સ્વામિનારાયણનો ભાળે ને એને મળે ને તો તરત કે કેલા તમે સ્વામિનારાયણ સુખિયા બહુ, શું કામ ભાઈ. એ આ સર્વોપરી મહામંત્રનું જપ કરે છે. આ કળિયુગની અંદર સર્વથી અધિક કોઈ તારનાર હોય ને તો ભગવાનનો જપ છે. અને શાસ્ત્રોએ કીધું છે ભગવાનના નામનો જપ છે ને એ તાર. પણ એની અંદર પણ સ્વામિનારાયણ મહામંત્ર છે ને એ તો થોડાકમાં તારી દે. અને એવા અનંત દાખલાઓ પરચાઓ આ જગતની અંદર અને આપણા દરેક ભક્તોને અનુભૂતિઓ થાય છે. કાંઈક મુશ્કેલી, ગુણાતીતાનંદ સ્વામી કે મુશ્કેલી આવે તો શું કરવું, સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરવા માંડવું, મુશ્કેલી તરી જશે. અને ભક્તોને થઈ છે વો આવી, કેવી એવી વિડંબડાઓ આવી હોય. હમણાં જ થોડાક સમય પહેલાંની જ વાત છે, બહુ મોટા આપણા ભક્ત ધનાઢ્ય સારા મહારાજના અનન્ય ભક્ત આફ્રિકાની અંદર હતા, અને આફ્રિકામાં પાછું એવી મુશ્કેલી કોઈ થાળા સારા હોય તો એને ઓલા ડાકુઓ બધા લઈ જાય અને પકડીને લઈ ગયા. હો બસ આને થયું કે હવે તો હું, કારણ કે એને પૈસા જોતા હોય ને મારી નાખે. મહારાજ મહારાજ મહારાજ છે સર્વોપરી, જે કરવું જે થવું એ થાય, આજે જાવું જે દી મહારાજને લઈ જવા હશે આજે લઈ જાય તો સારું. મહારાજનું ભજન કરવા માંડ્યા, મહારાજ એના હું અંતરમાં વેસ્યા. પછી તો પ્રસંગ ક્યાંક છે, પણ મહારાજે એને સક્ષેમ ઓલાના અંતરમાં પ્રેર્યું, છૂટા કરી દીધા. ઓલો ભુજનો ભૂકંપ 2000માં થયો ને ત્યારે જોજો મહારાજનો નામનો પ્રભાવ કેવો છે. એ સમયે ભૂકંપની અંદર તો કેટલાય દબાઈ ગયા હતા, એમાં ઓલું કયું ગામ હતું, ભચાવ કે ગામ, એની સ્કૂલ હતી. સ્કૂલની અંદર બાળકોને સ્કૂલ આખી આખી ધરબાઈ ગઈ. એની અંદર બાળકો ઘણા હતા અને 200 બાળકો એમાં દબાઈ ગયેલા. એમાં એક નાનું બાળક 3 દિવસે એ કાટમાળમાંથી બહાર આવ્યું. 3 દિવસે નાનું એવું બાળક, પણ નીરો કાંઈ નહીં, ખરો જ પણ નહીં. હવે આવો ભૂકંપ કાટમાળની વચ્ચે, નાનું બાળક તો એમને ધરબાઈ જાય ને એમને મુશ્કેલીમાં આવી જાય, થઈ જાય. એને પૂછ્યું, હો પછી તો આ બધું ઓલા મીડિયામાં પણ આવેલું, પૂછ્યું કે બાળક તને કેમ, હું કેવી રીતે તું રહ્યો, તો કે મારી મમ્મીએ મને શીખવાડ્યું કે ક્યાંક મુશ્કેલી આવે ને, આપણને બહુ કંઈક ડર લાગે, મુશ્કેલી આવે ને, તો મહારાજનું સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ કરવાનું. તો હું તો મહારાજનું સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતો હતો, મને કાંઈ ખબર નથી, મહારાજ મને તાર્યો. બોલો, આવું તો ઘરો ઘરોમાં એટલું. એટલે આ મહારાજનો મંત્ર છે, કોઈ લૌકિક રીતે કોઈ ભજે તો એને એ રીતે થાય, કોઈ બીજી રીતે ભજે તો એની એ રીતે થાય. અત્યારે છે ને આમ વડીલોને મોટારાવને, મને તો 2-4 ભક્તોએ કીધું, સારા વડીલ ભક્ત ભાઈઓ હોય, તો એણે કીધું કે અમને ઊંઘના પ્રોબ્લેમ, અને થાય છે, જે અવસ્થાનો સ્વભાવ હોય, અવસ્થા હોય તો થાય. અમારે જો પણ દાદાને પૂછો, દિવસે પણ એમ થાય કે હું છે તાકડી સુઈ જાય, લ્યો એને કંઈ પ્રોબ્લેમ નહીં. કેમ? મહારાજનું નામ. અને મહારાજનું નામ એવું છે, એક ભગત એક ભાઈ હતા, તો જુવાનીઓ છોકરો એ આવ્યો, એટલે આવ્યો તો પહેલાં તો બહુ એને મુશ્કેલી હતી. એટલે એને મુશ્કેલી એવી કે એની મમ્મીને ઊંઘનો પ્રોબ્લેમ થઈ ગયો, અને બિલકુલ ઊંઘ જ ન આવે. હવે ઊંઘ ન આવે તો બહુ મોટી બીમારી થઈ જાય, ને પછી તો તંદ્રા આવી જાય આખું શરીર. ઊંઘ તો બુદ્ધિનો ખોરાક કીધો છે, ઊંઘ ઊંઘ ન થાય તો બુદ્ધિ છે એ કામ કરતી જ બંધ થઈ જાય, અને અતિશય વિડંબણા થઈ ગઈ. તો બહુ એણે પછી ડૉક્ટરોને તપાસ કરી, ડૉક્ટરોને કાંઈ રોગ આત્માનો આવે, કોઈ તો ઊંઘ આવે નહીં. બધાએ ચિકિત્સકો વૈદ્યો એને કેટલાયને તપાસ કરી, મનોચિકિત્સકો પાછળ લઈ ગયા, પણ એનું સોલ્યુશન ન થાય. પછી તો હું ભૂવા ભરાડીને એવું બધું કર્યું, પણ એનાથી કાંઈ થાય નહીં. ઓલા મુસ્લિમના દરગાહો હોય, કોઈએ કીધું દરગાહમાં જાઓ, ત્યાંથી દોરા બાંધો, ઓલું કરો ને એવું કરો, એવું કર્યું, પણ કાંઈ થાય, કાંઈ અસર ન થાય. પછી એના ફય, એ જુવાનીઓ એના ફય, એ સ્વામિનારાયણના સત્સંગી હશે. એટલે એણે કીધું કે બેટા તમે એક કામ કરો ને, અમારા ભગવાનનું નામ એવું છે, તમે સ્વામિનારાયણનું નામ જપો ને તો ભગવાન ક્યાંક તમને સારું કરે, ને હું પણ જપું હાલો. અને એણે નામ એને માને હોતે કીધું, અને ઘરમાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ જપવાનું ચાલુ કર્યું. ગામમાં નાનું મંદિર, એટલે ગામમાં લઈ જાય, મંદિરે લઈ જાય, મંદિરે જાય, મંદિરે થોડી ઘણી ધૂન ભજન કરે. 2-4 દિવસ થયા ને તો ઊંઘ આવવા માંડી, ટાઢું થવા માંડ્યું, શાંતિ થઈ ગઈ, અને થોડાક દિવસમાં એકદમ સ્વચ્છ થઈ ગયા. ઓલા સત્સંગી નહોતા, પાકા સત્સંગી થઈ ગયા, અને મહારાજનું નામ જપતા થયા. એટલે આ ઊંઘની મોટી દવા છે, એટલે ગઢિયા સાંભળતા હોય તો ધ્યાન રાખજો, ઊંઘ નો આવે ને તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરવા માંડવાનું. આ બધા રોગની દવાઓ છે મહામંત્ર. એટલે આવો મહામંત્ર છે. ઘણાને પ્રશ્ન, બાળકો હો કે બાળકો શાંત નથી થતા, સૂતા નથી, રોયા કરે, કે તો ધમપછાડા કર્યા કરે, પણ એને તમે મહારાજનું નામ લે ને શાંત થઈ જાય. હમણાં હું એક ક્લિપ આવી હતી, તમે બધાએ જોઈ હશે કદાચ, એવી ક્લિપ હતી. અને એક ધોળિયા, પણ એ તો બીજો કાંક મંત્ર, નારાયણ કે એવું કાંક મંત્ર, ઓલો બાળક રોવે, પણ આ નારાયણ મંત્ર બોલે, બાજુમાં ઓલો નાનું એવું બાળક નારાયણ બોલતા બોલતે એકદમ શાંત થઈ જાય, એકદમ શાંત થઈ જાય, અને જો બંધ થઈ જાય તો પાછો રોવા માંડે. નારાયણ સ્વામી મહારાજનું ભગવાનનું મંત્ર જપે તો શાંત થઈ જાય. લ્યો, ઓલાને ખબર જ નથી આ શું છે, પણ તોય આ એનો પ્રભાવ છે. મહારાજ વખતે આ મોટા મોટા જે દરબારો, કાઠીઓ, લૂંટારાઓ, વેરોભાઈ જુઓ, મુંજો સુરુ જુઓ, જોબન પગી જુઓ, આ બધા કેવી રીતે શરણે આવ્યા? સીધા મહારાજે નથી લીધા કાંઈ, એણે થોડુંક મહારાજનું નામ સાંભળ્યું તો અંતરમાં આમ શેરડા થયા. એટલે આ હું વેરોભાઈ તો જાતો હતો, રાતે લૂંટીને આવતો હતો, અને સંતો મંદિરમાં સવારના પરમાં પ્રભાતિયું બોલે ને એમાં મહારાજનું નામ સ્વામિનારાયણ ક્યાંક બોલતા છે, અને સાંભળી જોને અરે આ ટાઢું થયું. બધો સર સામાન ઘરે રાખીને પછી માળું થાય કહેલા સાધુ આ ક્યાંક મંદિરમાં ક્યાંક હતું, મને બહુ ટાઢું થયું, આવ્યા અને શરણે થયા. આ બધા એવા હતા કે ઓલા ચીભડાના વેલામાંથી કેમ ચીભડું ઉતારે, એ માણસના માથા ઉતારતા હતા, એને કાંઈ દયા નહોતી. બોલો, પાણી મહારાજને શરણે આવ્યા, મહારાજનું નામ સાંભળ્યું, મહારાજ બધા સ્વભાવ છૂટી ગયા. એટલે સ્વભાવ વાસના બધાએ કાઢવા માટે છે ને મોટા મોટું મહારાજનું ભજન. મહારાજ વાસના ટાળવાનો ઉપાયમાં એ કીધું કે ભગવાનનો કાંક ભગવાનનો ભગત હોય ને ભૂંડા સંકલ્પ થવા માંડે, વાસના થાય ત્યારે શું કરવું? ઊંચા સ્વરે સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ કરવો. સંકલ્પ બધા મટી, સંકલ્પ એટલે વાસના, એ શું છે? એ વાસના. એટલે આ તો બ્રહ્મરૂપ થવા માટે પણ ઉત્તમ મહારાજનું નામ છે. આવો મહામંત્ર આપને મળ્યો છે, આપણે ભાગ્યશાળી છીએ આપને પ્રગટ એવા જોગી સ્વામી. એ મંત્રનું જપ અખંડ, અને જોગી સ્વામીને વચને જે અશક્ય હોય શક્ય થતું હતું એવા જપ આપણા ગુરુ મહારાજ અખંડ નોન સ્ટોપ મંત્ર જપ કરતા હોય, મંત્ર લખન કરતા હોય, ભજન કરતા હોય. આજે આપણા એવા સંતો નાની પ્રસાદ સ્વામી જુઓ, ગામડે ગામડે કેટલું ધૂન ભજન. આપણે સુરતમાં પૂજ્ય ધર્મવલ્લભ સ્વામી, આવા મોટા સંતો, એ બધા આપણને પ્રગટ પ્રત્યક્ષ દર્શન થાય છે. એટલે આપણે તો લીડ બાય એક્ઝામ્પલ, પ્રત્યક્ષ એક્ઝામ્પલો પણ છે, પરોક્ષ એક્ઝામ્પલો નહીં, પ્રત્યક્ષ એક્ઝામ્પલો છે. તો આપણે પણ ભાગ્યશાળી છીએ એ મંત્રનો જપ કરીએ છીએ, એવા મહિમા સહિત એ મહારાજનો મંત્રનો જપ કરીએ તો આપણને પણ એવું સુખ થાય. સારું, તમે ભક્તજનોએ આખો દિવસ ભજન કર્યું છે અને અત્યારે પણ ધૂન કરી થોડીક કીર્તન કર્યા અને અત્યારે થોડીક વાતો પણ સાંભળી. હવે અમને એવો સંકલ્પ થાય છે, આઠ તો વાગી ગયા છે, ચેષ્ટા પહેલાં મહારાજના ઓલા જે સ્વામિનારાયણે નામ લે છે એ થોડાક ઓલા છે ને એ બોલવા છે, કાર્ટૂન સ્વામી આમાં એ આપણે બોલી લઈએ અને ત્યાર પછી આપણે ચેષ્ટા કરીશું. એટલે આજે એકાદશી પણ છે, એકાદશીનું જાગરણ જેવું પણ થઈ જાય. આમાં જ છે ને સીધું ઓલું ઉપર જ છે શરૂઆતમાં. આર્યું તમે ભક્તોની અનુકૂળતા હોય તો બોલજો. બહુ વિહારીલાલજી મહારાજે મહારાજના મહિમાના શબ્દો કીધા છે, મહારાજના નામના મહિમાના એ ગાઈ લઈ. બોલો બોલો ટાળ. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે. છે નામ મારા શ્રુતિમાં અનેક, સર્વોપરી આ જગણાય એક. જો સ્વામી નારાયણ એક વાર રડે બીજા નામ રટા હજાર. જય પાથ કી જે ફળ થાય એનું કરી શકે વર્ણન કોણ. ષડક્ષરી મંત્ર મહાસમર્થ જેથી થશે સિદ્ધ સમાસ્તાર્થ. સુખી કરે સંકટ સર્વ કાપે અંતે વળી અક્ષરધામ આપે. ગાયત્રીથી લક્ષ ઘણો વિશેષ જાણે જજેનો મહિમા મહેશ જ્યાં જ્યાં મહામુક્ત જનો વસાય આકાળ માતો જપએ જ થાય જો અંતકાળે શ્રવણે પાપી તણો તે પણ મોક્ષ થાય તે મંત્રથી ભૂત પિશાચ ભાગે તે મંત્રથી તો સદબુદ્ધિ જાગે તે મંત્ર જેના મુખથી જપાય તેના થકી તો યમનાશી જાય શ્રી સ્વામી નારાયણ જે કહે છે ભાવે કુભાવે પણ મોક્ષ લેશે ષડક્ષરી છે ષટ શાસ્ત્ર સાર તે તો ઉતારે ભવ સિંધુ છ એ ઋતુમાં દિવસે નિશાયે સર્વે ક્રિયામાં સમરોસદાયે પવિત્ર દેહે અપવિત્ર દેહે તેના મનિત્યે સ્મરવું સ્નેહે જડે કરીને તન મે લજાય આનામથી અંતર શુદ્ધ થાય જેણે મહાપાપ કર્યા અનંત જેણે પીડા બ્રાહ્મણ ધેનુ સંત તે સ્વામી નારાયણ નામ લેતા લાજી મરે છે મુખથી શ્રી સ્વામી નારાયણ નામ સાર છે પાપને તે પ્રજડાવનાર પાપી ઘણું અંતર હોય જેનું બળા વિના કે મરહે જ તેનું જે સ્વામી નારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે સહજાનંદ સ્વામી મહારાજની જય મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ આજે જેણે જેણે સંતોના વચને આમ તો દર વખતે પણ આજે પણ જે જે ભક્તોએ ધૂનમાં લાભ લીધો છે મહારાજ એનું સર્વ પ્રકારે સર્વ રીતે મંગલ કરે એના પરિવારમાં કઈ નાની મોટી ઉપાધિઓ હોય લૌકિક તો મહારાજ એ મંગલ કરે આપણે સર્વે એ સર્વે ભક્તો વતી મહારાજના શ્રી ચરણોમાં પ્રાર્થના કરીએ અને અમે સંતો પણ હૃદયથી મહારાજને પ્રાર્થના કરીએ કે આ ભક્તોનું સર્વ પ્રકારે ધ્યાન રાખજો એના પરિવારનું ધ્યાન રાખજો સહજાનંદ સ્વામી મહારાજની જય શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની જય હવે દર્શન